ગુરુ વગર તો પછી ચાલે તેવું નથી. અને જે ગુરુ માટે જે એક રાખ છે તે આગળ સંખેડાયેલા છે. શું મેં અંતર કહ્યું હતું, લખવું સાહેબ ને લખજો તમે ત્યાં આગળ, હું એમને જવાબ આપીશ. તો એમાં શું જવાબ હું આપવા તૈયાર છું. પાંચ માણસો સુધર્યા નથી આ તમને, પાંચ માણસ ને સંદેક આપ્યો. આમની તો જરૂર જ નથી, આમની તો પ્રસંગ આ તો ખાલી નેક થાય પહેરી ને આપણા અધ્યાત્મ માર્ગ ને આપણે આપણા દેશ ની જરૂર નથી. આ કલ્પિત લોકો, આ વિકલ્પી લોકો કેવા છે, એ સહજ લોકો છે, તદ્દન સહજ પુરુષ છે. અને આ વિકલ્પી કેમ પછી બેનો ભાષા જ મેળ પડે નહીં, બંને ની ભાષા જુદી, દરેક માણસ ની લેંગ્વેજ જુદી જુદી હોય. અને આ રજુ અત્યારે જરૂર છે, અત્યારે એવા માનસિક એ પ્રકારના રોગો થયા જ માણસ ને, કે આ રજુ દવાખાનું ના હોય તો માણસ કેટલાક માણસો અભ્યાસ કેટલાક એ સેન્ડર ની જરૂર છે. સત્યમાં આવા સેન્ડર ના હોય, સત્યમાં આવા સેન્ડર ના હોય. રજનીશજી એમ કહે છે કે રમણ મહર્ષિ ને જો હિન્દુસ્તાન સમજ્યો તો અમારી જેને કોઈ જરૂર નથી. રજનીશ એમ કે છે કે જો રમણ મહર્ષિ ને હિન્દુસ્તાન લોકો સમજ્યો હોત, હિન્દુસ્તાન ના લોકો સમજ્યા હોત, તો અમારા જેવાની જરૂર જ નહોતી. કેટલાક વાક્ય તો એવા સુંદર હોય છે રજનીશ ના, તો રજનીશ કે જેવો તેવો માણસ નથી, જેવો તેવો માણસ ના કહેવાય. આચરણ સુંદર નથી. હું જેમ દાદા એમને રણછોડભાઈ ને કૃષ્ણમૂર્તિ સાથે મારા રજનીજી સાથે સંપર્ક મારો રહેલો છે, એમ કે છે કે એમના આચરણ પણ સુંદર નથી, એમની જોડે એમને સારો એવો સંપર્ક રહેલો, પણ કે છે એમના આચરણ સારા નથી. એમ આચરણ તો એકદમ ઉત્પન્ન ના થાય, આચરણ પણ એ માણસ ની વાત લોકોને મનમાં રહેલ તો વક્તા સારા છું એમ. અને આપણો આપણો અધ્યાત્મ માર્ગ શું સૂચે છે કે આચારના આધારે લોકો ઓળખી શકે છે. અને વાતે એવું જ હોવી જોઈએ, વાતે એવી જ હોવી જોઈએ. જો આચાર ગણવામાં ના આવે તો પછી ઓળખાય શી રીતે, શું એટલે આધાર છે એનો. એ તંત્ર નો જે ઉપયોગ કરે છે એમાં પોતે પણ દુરુપયોગ કરે. હા, લોકો નિંદ તો બની જાય, પણ લોકો તો જાણે કા નીકાળી ભાવ છે, આપડે જાણે સિદ્ધાર્થ માં, પણ વાઈસ જાણે કે હા સત્સંગ કરો તો ચાલી તમારું પાસે. પછી રણછોડજી સાહેબે જયારે આ જ્ઞાન લીધું તે એમના ઘરના બધા માણસ ને ગમ્યું, એમના વિચારો ફર્યા એટલે બધા ઘરના માણસ કૃતક ગુરુ જેને સુડો ગુરુ કહીએ તો ગુરુવાદ જે ચલાવે છે એના કારણે કૃષ્ણમૂર્તિ જેવાની જરૂર હું માનું છું. કારણ કે કેટલાક પોતાના સ્તર અહી હેતુઓ માટે જ ઉપયોગ કરતા હોય, શોષણ કરતા હોય જનતા. એ તો કે અમુક જે અત્યારે અમુક ગુરુઓ થયે છે કે જે લોકોનું શોષણ શોષણ કરે છે, કહેવાતા ગુરુઓ જે છે, પણ આમ તો ખરું એ તો લોકોનું શોષણ જ કરતા હોય એમના માટે. એ તો હું સમજી ગયો છું, શોષણ કરે છે એના માટે આમ બોલે છે એવું હું સમજી ગયો છું. પણ આવું નિરાધારી વાક્ય એકદમ ના કહેવાય પબ્લિક ને, ખબર પડે ને, નિરાધારી વાક્ય થઈ ગયું ને. એટલે ગમે તેવું શોષણ કરતા હોય ને તો પણ એ તો જરૂર છે, એ જરૂર છે ને. સ્કૂલમાં માસ્તરોની જરૂર નહીં, ગુરુ તો ગમે ત્યાં દરેક જગ્યાએ જરૂર ને, ગુરુ વગર તો ચાલે નહીં. હમણાં એક થોડા દિવસ પર એક તો લઘુ ના સ્કંદ ઉપર ચડી બેસે છે, અને ડુબાડે છે. ગુરુ નો અર્થ ભારે એટલે લોકો ગુરુ નો અર્થ ભારે એટલે ગુરુ પર ગુરુ પર જો બેસો તો ગુરુ ડૂબશે, તમને ડૂબાડશે. પણ ગુરુ ગુરુ પણ ગુરુ કિલ્લી વાળા હોય, જે ગુરુ ગુરુ કિલ્લી સાથે હોય તો એ ડૂબશે નહીં અને ડૂબાશે નહીં. ગુરુ કિલ્લી જોડે જોઈએ ને, ગુરુ કિલ્લી એ કેવી રીતે આ ન ડૂબે એવું કિલ્લી હોય છે. ગુરુ કિલ્લી એ જ્ઞાની પુરુષો આપે ગુરુ કિલ્લી, કે આ રીતે તમે તમારા શિષ્ય જોડે કામ લેશો તો તમે ડૂબશો નહીં, બીજા ડૂબશે. ગુરુ કિલ્લીની જરૂર. બાકી ગુરુ એટલે ભારે કહેવાય, ભારે એટલે અવશ્ય ડૂબે. પણ ગુરુ કિલ્લી પહેલે જ ચાલુ રહેલી ગુરુ કિલ્લીઓ. અત્યારે કળિયુગમાં બધી કિલ્લી વગરનો બધા ગુરુ થઈ પડ્યા છે અને ભક્ષક થઈ પડ્યા છે. શું રક્ષક જ્યાં કરવાનું ત્યાં ભક્ષક થઈ પડ્યા છે. બાકી ગુરુ ના આધારે તો કેટલાક જગ્યાએ છે તે માણસો આખી ચિંતા જ પેલા ગુરુ માથે હોય એ રીતે લોકો ચાલે છે. ચાલ્યા કરે છે. કેટલાક સાચા ગુરુ હોય છે, સાચા ગુરુ હોય છે નહીં સંસારમાં. કેટલાક શિષ્યો ગુરુ માથે જ બધો હોય છે અને પોતે જે કરે એ કરવું મારે મારે. એટલે જવાબદારી નહીં, શાંતિ રહે ને. કોઈ આધાર જોઈએ નહીં, નિરાધારી માણસ જીવી શકે નહીં. નાના બાળક જેવું હોય અમારું. એટલે જ્ઞાનવાદ હોય બુદ્ધિવાદ ના હોય. બુદ્ધિવાદ હંમેશા ઇમોશનલ કરે અને ભેદ બતાવે મારું તારા નામ, અને જ્ઞાનવાદ ભેદ બતાવે નહીં, અભેદ. હા, ભેદ બતાવે અને ઇમોશનલ ના કરે. ઇમોશનલ કરણ કપડું એટલે શું? મન વચન કાયા એ ત્રણ કરણ છે. કરણ કરણ એ ત્રણ સાધન છે. તે ચોખ્ખો જોઈ છે, તેણે તેણે ચોખ્ખો જોઈ છે. એટલે વર્તનમાં સામા માણસને બહુ ઉત્પન્ન થાય એવું વર્તન જોઈએ, એ દેહનું કરણ કપડું ચોખ્ખું કહેવાય. સામા માણસને બહુ ઉત્પન્ન થાય એવી વાણી જોઈએ, એ વાણીની કરણ કપડું કહેવાય. અને મન એટલું બધું સ્થિર જોઈએ કરણ ચોખ્ખું, કે સામા માણસને એમને કંઈ એમ બોલ્યા એમ બેસી રહ્યા હોય ને તો એ બધાને સ્થિરતા ઉઠશે. તો આ ત્રણેય કપડાં ચોખ્ખા થાય ત્યારે મોક્ષ માર્ગ ઉત્પન્ન થાય. ત્યાં સુધી મોક્ષ માર્ગ છે જ નહીં, ત્યાં સુધી બધો બુદ્ધિ માર્ગ છે. કેવો છે? બુદ્ધિ માર્ગ. રમણ રમણ અરે આપણા જે કૃષ્ણમૂર્તિ છે ને, હું તો બહુ ચોખ્ખા માણસ છે. આવા માણસ જ ના હોય બરોબર ને. પણ એ બીજાને શીખવાડે છે એમ નહીં આવડે, એ પોતાનું જ કુદરતી ઉત્પન્ન થઈ ગયું છે. કુદરતી ઉત્પન્ન થઈ ગયું છે અને પોતે જ્ઞાતા દસતા રીતે રહે છે. પણ આત્માને જાણ્યા વગરની વાત છે આ. શું જયારે જાણશે ત્યારે જાણશે, પણ અત્યારે તો જ્ઞાતા દસતા છે. જે પોતાના મનમાં જે જે થાય છે એ બધાને જોઈ શકે છે. બુદ્ધની જેમ એ અનાત્માની જ વાત કરે છે. બઉ ચોખ્ખા માણસ પોતે જ્ઞાતા દસતા રીતે રહેશે. એટલે એને જ અવેરનેસ કે છે ને, પોતે શું મનમાં શું વિચાર આયા, શું થયું, આ બુદ્ધિ શું થયું, ચિત્ત શું કરે છે, એ બધાની જ્ઞાતા દસતા રહેશે. એટલે આ ત્રણ કપડા ચોખ્ખો ના હોય ત્યાં સુધી મોક્ષ માર્ગ હોય નહીં. મન તો બિલકુલ ક્લિયર થઈ જવું જોઈએ મન. હવે આ આપણા આપણા મહાત્માઓને જેમને જ્ઞાન આપ્યું છે ને, એમનું મન ક્લિયર થયું, પણ હજુ વાણી અને વર્તન બે ક્લિયર ના થાય ને, એ ધીમે ધીમે થાય. એમનો એક પ્રશ્ન હતો કે જ્ઞાન લીધા પછી થોડું એ બી ક્લિયર થઈ જાય ને. તમે જે પૂછ્યા હતા ને કે જ્ઞાન લીધા પછી પાછું આવરણ આવી જાય છે, હા એટલે સારું પડશે. એમને એમ પ્રશ્ન પોતાનો અંગત કે જ્ઞાન લીધા પછી છે તો પાછું આવરણ આવી જાય છે. તે વખતે એક કલાક બહુ સુંદર રહ્યું હતું, નિર્વિકલ્પ દશા રહીતી કે છે. પહેલા એવું એમને એક વાર અનુભવ થયેલો મેડિટેશનમાં. પહેલા એમને એક વખત એવો અનુભવ થયેલો મેડિટેશનમાં અને બીજો આ જ્ઞાન વખતે થયેલો. તો કે છે કે પછી પછી આવરણ આવી જાય છે. આવરણ એટલે આવરણ કશું આજે આવે છે પછી નિરંતર કર્મ વિચાર થયા કરવાનો, કર્મો મન વચન કયા ના મારફત ડિસ્ચાર્જ થયા જ કરવાનો. હવે ડિસ્ચાર્જ પાર વગરનું ઘણું છે, કેમ સિનેમા નીકળતો, સિનેમામાં નીકળતું માણસ હોય એકદમ ભભૂકે બંધ, એટલે તે ડિસ્ચાર્જમાં પછી બધે ઘૂંચાય છે, ગુંગરામણ થાય છે, ગુંગરામણ થાય છે. આ જ્ઞાન જતું રહેતું નથી, ગુંગળાય છે પછી પછી ધીમે ધીમે ધીમે ધીમે ગુંગરામણ ઓછી થઈ જાય છે. આ જાગૃતિ વધતી જાય છે અને ગુંગરામણ ઓછી થતી જાય છે. અને જો સીધું મારે આજ્ઞામાં રહીએ ને તો કશું વાંધો જ ના આવે, પણ એ રહી શકે ને આટલું બધું ડિસ્ચાર્જ કરવાનો, એટલે એનું લેવલ આવવું જોઈએ, નોર્માલિટી આવી જોઈએ, એટલે પછી રહે. કેટલાક 6-7 વર્ષે સંપૂર્ણ સમાધિમાં રહે એવું આવી ગયું બધાને, અને કેટલાક માણસોને તો આખું જીવન જ ફરી ગયું છે. કેટલાક છોકરાઓ બોકરાઓને 18 વર્ષના છોકરાઓ કહેવા છે એમને આખું લાઈફ જ ફરી ગયું. કેટલાય માણસોને લાઈફ ફરી ગઈ એટલે શું, આજનું વર્તન હોવું બધું ફરી ગયું. જ્ઞાન આપે તે દાડે જે એને જે સાપ દેખે છે એ સાપને અડિયા જે કોઈ તે મોક્ષે જાય વગર રહે નહીં. આપણે બીજામાંથી પછી બેસતા જ લાગ્યા કરે, જગતના સાધો બધા બેસતા જ લાગ્યા કરે. એટલે અહીં અડ્યા પછી એના પુરસ્કાર સરો જાગૃત ચાલુ થાય, ને ત્યાં સુધી પુરસ્કાર જ ચાલુ ના થાય. અત્યારે તમારો પુરસાદ બરોબર ચાલે છે કે કેટલા કલાક મુસલમાન હોય છતાં મારી પાસે આવ્યો અને જ્ઞાન લીધું અને ત્યાર પછી એ કથેલો ધંધો કરે તો લોકો શું કહે કે આ તો કથેલો ધંધો કરે છે. હું કહું ભાઈ તેને મને વાંધો નથી, એ ગમે તે ધંધો કરતો એ વાંધો નથી, મારા જ્ઞાનમાં છે કે નહીં એટલું જ મારે જોવાનું કરું. કારણ કે બાહ્ય આચારો તેના આધાર છે કે હું એટલા મેં જ્ઞાનથી જોયું છે અને તેના આધારે મેં વ્યવસ્થિત નીકળ્યું. આ બાહ્ય આચારો બિલકુલ નિશ્ચેતન ચેતન ના છે, મિકેનિકલ છે, બિલકુલ મિકેનિકલ છે. પરિણામ છે શું છે એ કોઝિસ નથી, મેં કોઝિસ હું કોઝિસ બંધ કરી દઉં છું, કોઝિસ બંધ કરી દઉં છું પછી પરિણામ ગમે તો શું. કારણ કે આ પરિણામ તો કોઝિસ બંધ કરવાની પ્રક્રિયા શું દાદા, કોઝિસ બંધ કરવાની પ્રક્રિયા શું છે? હું કામ હું આ કરું છું એ ભાન તૂટ્યું ત્યાંથી કોઝિસ બંધ થઈ ગયા, હું કરું છું એ ભાન તૂટ્યું ત્યાંથી કોઝિસ બંધ થઈ ગયા. બંધ થઈ ગયા એટલે હવે નવો છે તો ઉત્પન્ન થવાનો નહીં. જૂનો માલ છે ત્યારે એક જૂનો માલ કેવી રીતે ડિસ્ચાર્જ થાય છે એ આપણે સમજાવું. અહીંથી 40 મિલ છે તે મોટું ઇરિગેશન ટેન્ક હોય 40 મિલ છે તે, અને અમદાવાદમાં પાણી આવતું હોય આવડી મોટી પાઇપમાં, તો આપણે કહીએ આપણે કોઈ તળાવ ભરવા માટે પાણી વાર્યું હોય, કોઈ તળાવ અહીં તળાવ ભરવા માટે, તો તળાવ ભરી ગયા પછી આપણે બૂમ પાડીએ કે ભાઈ ફોન કરીએ બંધ કરી દો, તો એ લોકો બંધ કરે તરત. પણ 40 મિનિટનું પાણી આવ્યું તે અંદર રહ્યું તે તો આવવા દેવું પડે ને, આવશે ને એ ડિસ્ચાર્જ કહેવાય. આપણા મહાત્માઓને એ ડિસ્ચાર્જ એમ ગમે તે ડિસ્ચાર્જ એને ચાર્જ થતું બંધ થઈ ગયું. હું કરું છું એ ભાન તૂટી ગયું, તમને છે રહે છે ભાન નહીં, અરે ગતિ ગમે કરે ને. અને જ્યાં સુધી હું કંઈક કરું છું ત્યાં સુધી કરતા છે ત્યાં સુધી આ ચાર્જ છે. આ બધું વ્યવસ્થિત કરે છે અને શુદ્ધાત્માને જ્ઞાતા દસતા રહેવા હોય છે. પછી જે થાય એના એ બધું આપણે જોયા કરવાનું, ફાઇલનો નિકાલ કરવાનું કે છે, ફાઇલનો નિકાલ કરવાનું કહો છો એ જ ને, ફાઇલનો નિકાલ કરવાનો. ગમે તે ફાઇલ હોય તો નિકાલ કરો, સંભાળ તે પાસ સંભાળ નિકાલ કરો, સંભાળ નિકાલ કરો. એટલે હમણાં સંભાળ નિકાલ થયો કે ના થયો જોવાનું નથી, મારી આજ્ઞા હાજર રહી હતી કે નહીં, જાગૃતિ હતા કે નહીં તમે, એટલું જ જોવાનું છે. મારે સંભાવ નિકાલ કરવો છે એટલો તમારો ભાવ જોવાની જરૂર છે. કેટલાક માણસોને તો પેલા અમદાવાદ પેલા જજની હારે મદ્રાસ એમ પૂછે છે ના બરાબર છે. એ કહે છે કે હવે જે વખતે આ યાદ કરે, પ્રસંગ આવો બને, પેલા કોર્ટમાં મદ્રાસ બન્યો તો કે અમને બન્યો તે વખતે છે, તો એ દાદામાં જ સતત રહ્યા કર, દાદાને જોયા કર. તે વખતે તમને કઈ અનુસંધાન હોય એમની જોડે? ના, અનુસંધાન તો મેં ચૂંટું મૂકેલું છે. ચૂંટમાં બે બધે ફરિયાદ કરે છે, એટલે ઘણા મહાત્માઓને રાત્રે સપનો, રાત્રે સપનો બપનો બધું જ મહાત્માઓને થાય. તે બધું જ એમ ચૂંટમાં બે બધે ફરિયાદ કરે છે. સમજો ને, અનુસંધાન મારે હોય નહીં, તે વખતે હોય નહીં. કારણ કે અનુસંધાન મારું ક્યાં હોય અને સૂક્ષ્મ દેહ ક્યાં હોય, એ અંભારે કરતા હાજર થઈ જાય. જે કોઈ માણસ અંભારે તેને હાજર થઈને ત્યાં કામ થઈ જાય. એટલે મેં કશું કર્યું છે, ગાડીમાં જેમ સાંકળ ખેંચવાની હોય છે એ આ દાદાની સાંકળ ખેંચજો એની ટાઈમે, તો તમારું કામ થશે. સંસારે સાંકળ થશે અને મોક્ષે તમને લઈ જશે. સિમંદર સ્વામી ની વાત કરી, ભાઈ પોતે જૈન છે, કે સિમંદર સ્વામી ની વાત કરી કે દાદા ભગવાન એમની સાથે વાતચીત કરે છે, એમને એ બધું કે છે વાત કરી, એટલે મને કે ઉત્કંઠા થઈ કે આ બધું શક્ય અશક્ય વસ્તુઓ છે, શું હશે જાણવાની બહુ. આપણે જરૂર શું છે તપાસ પહેલી કરવી. તપાસ શું જરૂર છે? કોને જરૂર છે? અંતર શાંતિની જરૂર છે કે સિમંદર સાહેબની વાત જાણે? ના, અંતર શાંતિ. અંતર શાંતિ, હા, તો અંતર શાંતિની વાત બધું આપણે, અંતર શાંતિ થઈ જાય આવી મુક્તિ મળે તમને. શું મળે? મુક્તિ, સર્વ દુઃખોથી મુક્તિ મળે. એ જોયે છે એક પેલી વાતથી તો સાંભળી છે, સર્વ દુઃખોથી મુક્તિ મળે જ. એના માટે આ જગત છે. બીજી વાતો બધી આગળ નહીં રહી. આજે આપણને શું જરૂરિયાત છે એ પહેલું એ કરવું છે. આ જગત ભજન જેવું લાગે છે? કઈ ઉભા થાય પઝલ? તમારે પઝલ ઉભા થાય છે ને? માટે આ વર્લ્ડ જે પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું જગત છે, એમાંથી દરરોજ પઝલ જ થયા કરે. તો પઝલ ઉભા થાય, એ પઝલ ક્યારે સોલ્વ થાય? કે જયારે જ્ઞાની પુરુષ મળે અને પછી ભગવાન ને એમના ભગવાન હોય. આ તો પટેલ છે પાત્ર ના, શું છે ભગવાન પ્રગટ થયેલા હોય. આપણે જે સ્પર્શે છે એના જ આપણે જરૂરિયાત. આપણે જે સ્પર્શે છે આજનો અનંત અવતારના દુઃખો કેમ મટે અને કેમ દુઃખ મુક્ત થાય નિરંતર, એટલું જ આપણે ભાવના હોય. બરાબર છે, એક પઝલ છે કે બીજું કોઈ પઝલ? એ અહીં પઝલ સોલ્વ થઈ શકે છે, એ જ પઝલ અહીં સોલ્વ થઈ શકે છે. માટે તમને કહીએ છીએ કે આ રસ્તે આપણે માગણી કરી એવું જ છે. તેની બધી ક્યુરિયોસિટીની વાત થઈ, આ બધું આ કે જગત શું છે એ બધું પૂછી શકાય તમારે. એક ખરું જાણી લેવાની જરૂર કે જગત શું છે, આ બધું શું છે, શા માટે અહીંયા આવ્યા, શાનું બંધન છે, કેમ બંધન તૂટે, એ જાણવું છે, કેમ બંધન તૂટે એ જાણવું, એ બધું જાણવાનું અહીં મળે. બીજું બધું જાણવાનું એ બુદ્ધિ જ્ઞાન છે ને, તેનો એ બહુ જરૂર નહીં. આપણે મૂળ જ્ઞાન કે જેનાથી કાયમ માટે દુઃખ થાય એ જ્ઞાન આપણે અહીં હોય, સમજાય છે ને? બાકી હું તો જગતના માટે હું લઘુત્તમ પુરુષ છું. શું છું? અને જેને આ જ્ઞાન જાણવું છે તેના માટે હું ગુરુત્તમ છું. શું છું? જગતના માટે તો હું નાના નાનો, સૌથી નાના નાનો હું છું. અને આ જ્ઞાન જેને જાણવું હોય તેને સૌથી મોટા મોટો ગુરુત્તમ છું. શું છે? એટલે એને અમુક જ્ઞાન થાય, કેવું જ્ઞાન થાય, આ થાય, કેવું થાય, કેટલા જ્ઞાન થાય, અમુક સિદ્ધિઓ ઉત્પન્ન થાય, પણ તમે સાધુપણા નો સ્વાંગ સજો, દીક્ષા લ્યો અને પછી મુક્તિ નાખવા મળી, કે સંસારમાં રહી મુક્તિ મળી શકે છે કે દીક્ષા લીધા પછી મુક્તિ મળી શકે? એમનો પ્રશ્ન છે કે આ જૈન સાધુઓનું એમ કેવું છે કે તમારે અમુક જ્ઞાન, કેવળ જ્ઞાન છે, બધું જે છે તે છે, તો તમે દીક્ષા લો, જ્ઞાન છે તો દીક્ષા લો પછી જ થાય, ત્યાર વગર થાય નહીં. તો કે છે કે આ વસ્તુ સાધુપણામાં થાય કે સંસારી પણ? દીક્ષા લેવી એ વસ્તુ હકીકત છે, દીક્ષા લેવી હકીકત છે. સાધુપણું એટલે શું? સાધુપણું કોને કહેવાય છે? કે આત્મદશા સાથે સાધુ. કોને સાધુ કહેવાય? આત્મદશા સાધે, આત્મદશા સાધે એ સાધુ જ્યાં દેહ દશા ઉપર ચાલે છે એ ત્યાગીઓ કહેવાય. શું કહેવાય? ત્યાગી. સમજ પડે ને? અને સાધુ તો આત્મદશા જ સાધતા હોય. એ સાધુ અત્યારે હિન્દુસ્તાનમાં ખોલવા મુશ્કેલ. શું છે? આ સમજમાં આવે છે ને? એ આત્મદશા નથી. આ જે દશા છે ને એ સંસાર દશા છે. શું છે? એ ત્યાગીઓ છે પણ સંસાર દશા છે. વિભૂતિ નો બધું સાધના છે. તેને છે દેવ લોકો ની બીજી બધી વિભૂતિઓ થઈ એવી સાધના છે. સમજાય તમને એ વાત? ગમે ત્યારે બંધન જ થનારું છે. પણ સાધુ એટલે કોણ? કે આત્માને જાણી ઓળખી અને એને સાધના કર્યા કરવી, એ સાધુ કહેવાય. ખબર પડે ને? એવા સાધુ અત્યારે ક્યાંથી લાવે? અત્યારે તો બધા ક્રિયાકાંડ માં બધું પડેલું હોય. ક્રિયાકાંડ નું ફળ વિભૂતિ પણ આવે. બહુ ક્રિયા ઊંચી કરે. વિભૂતિ એટલે જગતમાં સારી સારી જગ્યાએ ખાવા પીવાનું મળે, સારા મોટી મોટી પદ મળે, વડાપ્રધાન થાય. અગર દેવલોક થાય, તમારે ચતુર્ગતિ નું સુખ જોઈએ છે કે પાંચમી ગતિ નું સુખ જોઈએ છે? એટલે ચાર ગતિ, ચતુર્ગતિ એટલે મનુષ્ય અંશ દેવગતિ ને એ ચાર ગતિ નું સુખ જોયે છે કે પાંચમી ગતિ એટલે મોક્ષ ગતિ? પાંચમી ગતિ નું સુખ જોયે છે. પાંચમી નું જોયે છે. આની તો ઈચ્છા જ નથી. સમજવાનું મળે. આ ઊંધી દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. કેવી છે? મિથ્યા દ્રષ્ટિ છે, તેથી આ દુઃખો ઉત્પન્ન થયા. સમજાય છે? અને સંકિત રહે સવળી દ્રષ્ટિ. કેવી? કોઈ દાડો સવળી દ્રષ્ટિ થઈ હતી તમારી? એક ક્ષણ પણ નથી થઈ. આખો સંસાર કાળ બધો ફરી રહ્યા, એક ક્ષણ સંકિત દ્રષ્ટિ નહીં થઈ. ઊંધી દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ. શું નામ તમારું? ચંદુભાઈ. ચંદુભાઈ. હું ચંદુભાઈ છું. ખ્યાલ નથી આવતો. કેમ જાણ્યું? કેમ બાકી બંધ રાખ્યું? બેન કે છે કે હંમેશા એ જ મૂંઝવણ થતી હતી કે હું કોણ છું એ ખબર નથી પડતી. એ ખબર પડે. આ બધી રોંગ બિલીફો છે. હું ચંદુલાલ છું, આ બાઈ નો ધણી છું, આનો ફાધર છું, આનો મામો છું. બધી રોંગ બિલીફો. એ રોંગ બિલીફો ફ્રેક્ચર કરી આપે જ્ઞાની કરું. પછી રાઈટ બિલીફ બેસાડી આપે. એટલે આપણે સંકેત દ્રષ્ટિ છે. રાઈટ બિલીફ બેસાડે. મૂંઝવણ થાય નહીં એવી? હા, મૂંઝવણ. ચિંતા કોઈ કરો જોયેલી? ચિંતા કોઈ કરો થયેલી જોયેલી? ચિંતામાં રહેશે. હા, ચિંતામાં રહેશે. જોવાનું રહીશ કાયમ ચિંતામાં. કાયમ ચિંતામાં ચક્રિયા ભરાયમાં બફાય બફાઈ રહ્યું. માણસ ચિંતા મુક્ત થાય તો પછી માણસ જોઈએ છે. ભગવાન શા માટે બધા લોકો ચિંતામાં રાખ્યા છે? આપણે જે કર્મ કર્યા હોય તેનું ફળ ભોગવવાનું. એ વાત તો સાચી છે ને? તો પછી આપણને આપણે ઈશ્વર ની વચ્ચે જરૂર શું છે? જે દુનિયા ને બનાવનાર ભગવાન, તેને આપણે જરૂર શું છે? ભગવાન જગત નો ક્રિએટર કોણ છે? ક્રિએટર કોણ છે એ ખ્યાલ નું. કર્મ જ કઉ છું તું. આપણું ક્રિએટર કર્મ છે. ભગવાન કે જરૂર નથી પછી? ના, ભગવાન ની ક્રિએટર જરૂર નથી ને? બરોબર. આપડે તો સમજ હોય. આપડે ડેવલપ થયો જ દેખ. હવે આ કાર્ટન છે મારી જોડે કલાક આખી જિંદગી આ કાર્ટન રહે તેનો અમેરિકાનો શું કહે છે દુઃખ જ આપવા માટે આવે ઘણો ખરો ભાગ. થોડો ઘણો ભાગ સુખ વાળો હોય જરા શાંતિ વાળો, ઘણો ખરો દુઃખ જ આપવા માટે જન્મેલા હોય. અહીં ભેગા થાય દુઃખ આપવા માટે. પાપ નો ઉદય જ હોય છે. સાંભળો દાદા ની વાત સાંભળો, એ તો હવે તમે સમજી ગયા દાદા. ના પણ દાદા કે છે ને તમે બધું ભેગું થાય આવું બધું સમજે ને સારું છૂટવાનો વહેલો રસ્તો જોડે છૂટવું છે કે નહીં છૂટવું આ જંજાળ માંથી. છૂટવું હોય ત્યારે એને અંબાર અંબાર કરી છે છૂટાય. બેકાર છે કશું કરતો નથી અને એમના આધારે બહાર છે. આ બાજુ દ્રષ્ટિ છે સંસાર દ્રષ્ટિ, સંસાર અભિમુખ દ્રષ્ટિ. આત્મા અભિમુખ થાય એક જ કરો, એક સેકન્ડ એક સમય જ બોલી જઈએ ત્યાંથી કલ્યાણ થઈ જાય. દાદા જ્ઞાન આપીએ ને આત્મા અભિમુખ કહેવાય કે રહે જ નહીં, એની દ્રષ્ટિ બદલાઈ જાય. અને તે દ્વારા એ જે સુખ જે મેં અંદર અનુભવે એ સુખ અને પછી લક્ષ્યો બધી સંસાર વિમુખ થી આત્મા વિમુખ થઈ જાય. વ્યક્તિ બધી પાછી વળી જાય પછી વ્યક્તિ જ બહાર ના જાય, સંસાર વ્યક્તિ જ ના જાય. એટલે આનાથી ફળ આ સીધું બે મળે એટલે આશ્રમ કહી દીધું. આશ્રમથી તો બધા લોકોનો વિરોધ થશે. મેં કહ્યું વિરોધ થાય કે ના થાય પણ આશ્રમ એક સાયન્સ છે, વિજ્ઞાન છે. વિજ્ઞાનથી સંપૂર્ણ ફળ મળી જાય છે. ક્રમે ક્રમે જપ ઉત્સર્ગ અમારા ઉપર હોય આ જીવાત્મા ઉપર. એમ કે છે કે મને છે તો આત્મા પરમાત્મા નું સ્વરૂપ નો સાક્ષાત્કાર કરાવો અને મારા બધા જે અંતરાયો છે પૂર્વ ભવ ના કે કોઈ શાસન દેવ દેવી ના કઈ પણ થયા હોય સંસારમાંથી વિરક્ત કરાવો. આ સંસાર ની માયા માંથી વિરક્ત કરાવો. માયા માં છૂટા થાય એટલે કોઈ પૂર્વ ના અંતરાય થી આ માયા જન્મ ફસાઈ ગયા. નહીં અંતરાય નહીં, અંતરાય તો બધા પડેલા જ છે પણ આપડે હવે સ્વરૂપ નું ભાન થાય ને તો છૂટાય ને છૂટાય ને સેવક ની અંદર કઈ આવે છે. સેવક ની અંદર આવે છે બંધન દુઃખદાયી લાગતું હોય તો જે બંધન કહેવાય, જો આપણને દુઃખદાયી લાગતું હોય તો બંધન કહેવાય. નહીં તો બંધન નું ભાન નથી જગત ને. જગત ના લોકોને બંધન નું ભાન નહીં થયું કે હું બંધન માં છું. શું ચંદ્રકાંતભાઈ સમજાય છે? બંધન માં તું એવું ભાન થાય ને મુક્ત થવાની ઈચ્છા થાય છે. બધાડો કદાચ યોગ ઉભો થયો છે આપના દર્શન ને આવવાનો, એટલે જ કદાચ આ યોગ ઉભો થયો છે આપના દર્શન માટે. મુક્ત થઈ ગયા કાલની તમારી અપોઇન્ટમેન્ટ 7 વાગ્યાની લીધી હોય તો આજે પણ યાદ આવ્યા કરે કે કાલે સાંજે 7 વાગે બેનને મળવા જવાનું છે, કાલે સાંજે જવાનું છે. એક વખતમાં એક ટાઈમમાં બધા આગળ આગળ બહુ કામો યાદ આવ્યા કરે. અત્યારે 6 વાગ્યા છે અને આવતીકાલે સાંજના 7 વાગે અહીંયા જવાનું છે, તે અત્યારે આવ્યા કરે નહીં. એટલે એટલે જેને સેન્સિટિવનેસ કહેવાય ને કે આજે અહીંયા 4 વાગે આવવાનું છે, તો 2 વાગ્યાથી એમ થયા કરે કે 4 વાગે જવાનું છે, 4 વાગે જવાનું છે, 5-4 વાગે હવે તો પહોંચવું જોઈએ, હવે તો બસું ચાલે કામ જવું જોઈએ. બહુ સેન્સિટિવ પણ કહેવાય ને એ રીતનું કે ધારો કે 6 વાગે જવાનું હોય તો 4 વાગેથી જ મય થવા થયા કરે કે જવાનું છે, જવાનું છે, બસ મળે આ તે બધું મય થયા કરે. કચરાભાઈ એકાગ્રતા જી રીતે આવે વ્યગ્રતાનો વેપાર મળ્યો છે, તેનો મળ્યો છે વેપાર જ વ્યગ્રતાનો મળ્યો છે, એકાગ્રતા સી રીતે આવે. અને તમને હું કહું કે આ રસ્તે લાવજો, તે રસ્તો તમારે થશે નહીં, કારણ કે તમે વ્યગ્ર થઈ ગયેલા છો. સી રીતે થાય વ્યગ્ર થઈ ગયો, એકાગ્ર સી થઈ ગયા. એટલે એકાગ્રતા માટે હું દવા ચોખી આપીશ બસ, કે પછી એકાગ્રતા રહેશે આ થયું ને, અને પછી પીસ ઓફ માઇન્ડ કાયમી રહેશે. પણ હવે ધ્યાન રાખજો, મેં તો સાહેબ તમને દુરવળી આપી છે, પછી ધ્યાન આપજો ફરિયાદ થોડી ના દેતો. ચોક્કસ કામ થવું જોઈએ, જરાક પણ કામ ચોખ્ખું ચોખ્ખાઈ જવું છે, આવે તો આપણા મગજમાં વ્યગ્રતા થાય. આ કેમ આમ આગળ આજે ડિસ્કસ થવું જોઈએ તો કેમ નહીં એ કહે છે કે પેલો હતપતિઓ સ્વભાવ કે છે ને એ ટાઈપનું, કે એ કામ જરા ધારો કે ના થયું, આગળ આજે પહોંચાડવાનું ના પહોંચે તો મય હતપત થઈ જાય. એટલે પણ ઘેર ગયા પછી યાદ આવે તો ઓફિસનું સરવાનું કામ રહી ગયું, પછી ચિઠ્ઠીમાં લખી કરવા મૂકી દો, બીજું કામ યાદ આવે તો બીજું લખી લો. રાત્રે યાદ આવે તો ઓફિસનું કામ રહી ગયું તો લખીને ચિઠ્ઠી મૂકી દઉં, બીજું યાદ આવે તો બીજી ચિઠ્ઠી મૂકું. કેટલા વાગે ઊંઘ આવે? લગભગ 11 વાગે. ઊંઘ તો નિરાંતે, ઊંઘ નિરાંતે આવે છે 11 વાગે. આશા રાખો એવું થયું નથી. કારણ કે સાંજનો સમય દેવદર્શનમાં રોજે સાંજે 7-8 વાગે જમી પરવારીને સાંજે 7-8 વાગે જમી પરવારીને દેવદર્શને જાય છે. કયા કયા દેવ પાસે જાય છે? સામાન્ય રીતે અમારી નજીકમાં જે દેરાસરો છે, નજીકમાં જે દેરાસરો છે ભાઈ પોતે જાય છે. શાંતિનાથ ભગવાન નું દેરાસર જૈન છે. જૈન છે ભગવાન ના દર્શન કરીને ત્યાં શું માગણી કરો છો? કઈ જ માંગણી કરતા નથી. કઈ જ માંગણી કરતા, કઈ જ માંગણી નથી કરતા. છોકરા બગડા કશું નહીં, છોકરા ઘેર છોકરા થાય એવા છોકરાઓ છે. હજુ એમને ઘેર છોકરાઓની પ્રાપ્તિ નહીં, હજુ બાળકોને પરણાવવાના છે. છોકરાઓ છે, પરણાવવાના બાકી છે. વિતરાગ ભગવાન ના દર્શન કર્યા છે, આપણી શાંતિ રહે છે. આપણી વિતરાગ ભગવાન ના દર્શન કર્યા છે અને આપણી શાંતિ રહે છે. આ તમારી બધી અશાંતિ ઉડી જાય એવું કરી શકો ને. મહેતા સાહેબ એવું કરી દો, મહેતા સાહેબ તમે આખા કુટુંબનું આખી ફેમિલીનું ડાકોરમાં ઘણો ફરો ઉડાવી દો. ડાકોરનો એકરો લઈ ગયા અને ઘણા લોકોનું કામ કરી શકશે. પણ એનું ભગવતન અથવા આત્મા સચ્ચિદાનંદ હોવા છતાં દેહ દુઃખી કેમ થાય છે? પહેલો પ્રશ્ન. આત્મા શિવ હતો અને જીવ ક્યાંથી થયો? શિવ તો જીવ થયો છે ને. આ ભાઈ કહે છે આત્મા શિવ હતો અને જીવ ક્યાંથી થયો? ઊંધી માન્યતા નહીં, રામ બિલીફ નહીં. શું નામ છે બેન? કોનો છે પ્રશ્ન? શું નામ છે તમારું? કીર્તિકુમાર. કીર્તિકુમાર, તમે આત્મા છો? કીર્તિકુમાર છો? આત્મા તો જીવ પણ એનો અનુભવ થયો નથી. હા, એટલે એટલે આ રોંગ બિલીફો બેઠી. તમે શું બેઠું છે? તમે આત્મા છો એ બિલીફ નથી, અને તમે કીર્તિકુમાર છો એ બિલીફ છે. હું આનો ભાઈ છું તે બીજી બિલીફ, હું આનો કાકો છું મામા થયું પૂરો થયું આ બધી બિલીફો રોંગ બિલીફ છે. જ્ઞાની પુરુષ રોંગ બિલીફો ફ્રેક્ચર કરી આપે અને પછી રાઈટ બિલીફ દેખાડી આપે એટલે પોતે આત્મા જ થઈ જાય. શિવ શિવ સ્વરૂપે થઈ જાય, ખબર ને? જીવમાં શિવ થવાની વાર નથી લાગતી, છે જ પોતે શિવ જ છે, પણ એના આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. શું થયું છે? એટલે રોંગ બિલીફો બધી બેસી ગઈ છે. એ બિલીફ બિલીફ સુધરે, રાઈટ બિલીફ બેઠી, કેવું આ પગલ ફળ થઈ જાય. સમજે ને? એ બીજું કોઈ પૂછવાનું જાય સંપૂર્ણ એકાગ્ર હોય તો હું બતાવી દઉં લોકો, પણ એવું એકાગ્ર આ કાળમાં રહી શકે નહીં ને. આ કાળમાં કેવી રીતે આટલી ભીડમાં આવા તોફાની કાળમાં માણસ એકાગ્ર કેમ રહી શકે? એટલે હું જ પાપ જોયેલું તમારો પેલો પાપ જોઈ અને જીવનમાં વ્યવહાર કરવા છતાં બીજો સત્સંગ કે એનાથી શું માણસનો પાપ ધોવાય કે નહીં, અથવા પોતાના સ્વરૂપની ઝાંખી થાય કે ના? સત્સંગીઓને મળવાથી જીવનમાં વ્યવહાર કરવા છતાં પણ સત્સંગીઓને મળવાથી કે બીજું કરવાથી આત્માની ઝાંખી થાય કે ના થાય? જીવનમાં વ્યવહાર કરીએ છતાં પણ સત્સંગ કરવાથી આત્માની ઝાંખી થાય કે ના થાય? અહીં આત્માની ઝાંખી તમને સારી રીતે કરાવડાવી છે, અમે કરાવડાવી છું. કારણ કે પહેલાં પાપ ધોવા પડે છે. પાપ પાપ નાશ કોણ કરી શકે? જ્ઞાની પુરુષ એકલા જ નાશ કરી શકે. તમે પાપ નાશ ન કરી શકો, શું કહે? એટલે પાપ ધોએ તરત જ આજે પડી જાય. તમે આત્માની ઝાંખી નહીં, આત્માનો અનુભવ થશે, પછી પીસ ઓફ માઇન્ડ જશે જ નહીં, શાંતિ જ નહીં જાય, ખબર પડે ને? ભાઈ છે તો કટલરીના મોટા વેપારી છે અને એમનો પ્રશ્ન છે કે આ છે તો જીવ જંતુઓનો નાશ થાય, જંતુનાશક દવાઓ છે એ બધું વેચું છું તો એનાથી મને પાપ થાય? વેચે છે, વેચવાનું ધંધો, જંતુનાશક દવાઓ વેચે. જે કામ કરતા આપણને શંકા પડે ને કે આ દુઃખ દોષ બેસે, એ કામ છોડી દેવું. શું કહ્યું? છોડી દેવું. આપણે શંકા પડે તો, શંકા ના પડે તો વાંધો નથી. એમાં થાય શું પણ? દોષ તો બેસે ને, શંકા પડે દોષ બેસે, શંકા પડે દોષ, શંકા ના પડે તો દોષ ના બેસે. અત્યારે કોઈ ફરીવાળો માણસ કરતો હોય, ફોરીનો માણસ, તો એને શંકા પડે નહીં એટલે દોષ બેસે નહીં. ના ના, કરવું ના કરવું તમારે આપની વાત નથી. તમારે ના કરવું હોય તો ફરજિયાત કરવું પડે છે. આ જગત આખું ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત છે. આ જે જન્મ જન્મ્યો ત્યાંથી મરતા સુધીની બધી છે તે મન વચન ગાયા વેપાર બધા ફરજિયાત વેપાર છે. એમાં તમારો દોષ નથી, તો કહે ને? પણ તમે શું કરો, આમ ફસાયા છો, હવે થોડું હશે છૂટે નહીં અને આમ શંકા પડ્યા કરે, તો કહે ને? એટલે તમે અહીં આગળ જ્ઞાનનો લાભ લઈ આગળ જો. અમે આવતા મહિનામાં આવી છું તે વખતે બધું જ્ઞાન આપી દઈશું, પછી તમે ધંધો કરો તોય તમને પાપ ના આવે. નિર્લેપ ભાવ આપી દઈશું, નિર્લેપ ભાવ. તો કહે ને? આ તો બધું ફરજિયાત છે, છૂટકો જ ના થાય. છૂટકો તો નથી, છૂટકો જ ના થાય. અહીં જન્મ્યો હતાથી આપને સમજમાં આવ્યું ને? અહીં જન્મ્યો હતાથી એમનો પ્રશ્ન છે કે માણસ ગમે એવો પોતાનો વ્યવહાર શુદ્ધિ ના રાખે, ગમે તેવા કર્મો કરે, છતાં એ જ્ઞાન મેળવી શકે? જ્ઞાન તો મેળવવું એમાં કર્મ બર્મ જોવાનું નથી. મને ભેગો થાય નહીં એ જ એની મોટી મોટી ખુશી છે. ભેગો થવું તે આ કરું ને, ગમે તેવા પાપ કર્યો હોય તો એ પણ ભેગો થયો જ્ઞાની પુરુષે એટલે પછી સાફ કરી ના કરે, સમજ પડે ને? કારણ ગાણેજર કર્યા નથી, આ ફરજિયાત થયેલો છે. કેવા છે? હજી પણ આપને ભેગા થયા, હા, છતાં પણ હું એનું એક પાપ કર્મ આચર્યા કરું. એ કહે છે કે હું આપને મળ્યો છતાં એના એક પાપ કર્મ કર્યા કરું તો તમારે આપને કરતા નથી, તમે શું કરશો? આપને મારે એક સવાલ પૂછવાનું છે કે જો જીવનમાં માણસની વ્યવહાર સુધી ન હોય અને કર્મો તો એના એ કર્યા કરવાનો હોય તો માણસ કેવી રીતે મોક્ષની ગતિને પામી શકે? એ કહે છે કે માણસ એના કર્મો કર્યા કરતો હોય જીવન વ્યવહારના અને છોડી ના શકતો હોય તો પછી મોક્ષ ગતિ કેવી રીતના પામી શકે? એવું છે ને, એના માટે સંન્યસ્ત લેવું જરૂરી છે. એના માટે સંન્યસ્ત લેવું જરૂરી છે. સંન્યસ્ત સંન્યસ્ત તો બહુ જરૂરી છે. સંન્યસ્ત જેવું તો વસ્તુ નથી ને, પણ સંન્યસ્ત તમે જોયેલું ખરું? પછી કોઈ માણસ સંન્યસ્ત થઈ ગયો જોઈ ગયો? સંન્યસ્ત માત્ર કપડા બદલવાથી તો નથી હોતો. પછી તમે જોઈ લો ખરો સંન્યસ્ત થઈ ગયો. એ સંન્યસ્ત કેવી રીતે જીવનમાં રહેવું, વ્યવહારો ચલાવવા, અને છતાં એ સંન્યસ્ત ભાવ કેવી રીતે કેળવવો? એ કે છે જીવનમાં રહેવું, વ્યવહાર કરવો, છતાં એ સંન્યસ્ત ભાવ કેળવવો, એ કેવી રીતના એમ પૂછે? આ કપડામાંથી સફેદ વસ્ત્રોમાં દાખલ ન થવું, બંનેમાં જવું નહીં, અને છતાં પણ સંન્યસ્ત ભાવ, સંન્યસ્ત ભાવ જુદી વસ્તુ છે અને જીવનમાં રહેવું તે જુદી વસ્તુ છે. તમે બે જણ છો, તમે એકલા નથી, તમે બે જણ છો. વ્યવહાર એ બંનેના જુદા છે, પણ આ ભ્રાંતિથી બે બે વ્યવહાર એક વેગ ચાલ્યા કરે છે. ભ્રાંતિથી, ભ્રાંતિને લઈને એક વેગ વ્યવહાર ચાલે છે. પછી અમે જ્ઞાન આપીએ ત્યાં સુધી બંને વ્યવહાર જુદા પડે, બંને વ્યવહારો જુદા પડી જાય. સંસાર સંસાર ચલાવ્યા કરે. સંસાર કોણ ચલાવે છે, કઈ શક્તિ ચલાવે છે એ તમને બતાવી દઉં. એટલે શક્તિ સંસાર ચલાવ્યા કરે, અને તમે તમારું કર્યા કરો. આ મહેતા સાહેબ એમને એમનું કર્યા કરે છે, અને એમનો સંસાર કોણ ચલાવ? પૂછે છે કોઈ ચલાવશે? તમે પૂછો ને કે એમ તમારો સંસાર કોણ ચલાવશે? વ્યવસ્થિત ચલાવે છે કે એવું શક્તિ બતાવી દો ને. અત્યારે અત્યારે આ મનુષ્યો કરતા નથી. આ તો ભ્રાંતિથી અહંકારી ગઈજન છે કે હું કરું છું. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંદાસ સેવાની સ્વતંત્ર શક્તિ હોય. એવો જન્મ્યો જ નથી આ વર્લ્ડમાં. જ્યારે અટકે ત્યારે ખબર પડે કે આ શક્તિ મારી નહોતી. ત્યારે છે એમ ભાઈ, મેં શું કહ્યું? આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી જેને સંદાસ સેવાની પોતાની શક્તિ સ્વતંત્ર હું કરું છું તેથી કર્મ બંધાય છે. કરે છે બીજો, અને તમે શું કરો છો? હું કરું છું કે ઇગોઇઝમ નો ગર્વ રસ રાખો છો તેથી આ સંસાર આગળ વધ્યા કરે. તમે કરતા પણ છૂટ્યું, તમે કરતા નથી એવું જો તમને ભાન થઈ જાય તો તમે સંન્યસ્ત થયા. શું છે સમજમાં આવે? તે એ ભાન હું તમને કરાવડાવીશ. તમે કરતા નથી અને તમારું આ બધું ઇન્કમટેક્સ બધું જ ચાલ્યા કરે, અને એ તમને આપી અગર તો મેં લઈ લીધી તો મેં લીધી એ પ્રમાણેનું નહીં, મારે આ જરૂર શું કહે છે લેવી પડી અથવા મારે એમને આપવી પડી એટલે આપી છે. એમ કે છે કે આપનું કહેવા પ્રમાણે દરેક વસ્તુમાંથી હું પણ કાઢી નાખવાનું. આ ચોપડી છે તો લીધી હોય ભાઈ, આપી અને લીધી હોય તો મેં લીધી એ કાઢી નાખવું જોઈએ, જરૂર પડીને લીધી એવું રાખવું જોઈએ. એમ એમ પૂછ્યું ના, એવું કાઢી નાખવું જોઈએ. વ્યવહાર બગડી જાય ને, કેમ કરી કાઢી નાખવું? વ્યવહારમાં તો આ તમે મને ચોપડી આપી એટલે હું કહી દઉં મને એમને આ ભાઈ ચોપડી આપી. વ્યવહાર હું તમારે જેવો જ ભાઈ મારો વ્યવહાર એવો જ ભાઈ. વ્યવહારમાં ફેર નહીં, ફક્ત ઇગોઇઝમમાં ફેર કે આ હું કરું છું અને આ મારું જ છે એ ભાન તૂટી જવું જોઈએ. આ સમજો ને, એ ભાન અમે તોડી આપીએ અને તમારું સેલ્ફ રિયલાઇઝ કરી આપીએ એટલે તમારું એક્ઝેક્ટ થઈ જાય. બરાબર ને? જેવી રીતે હું છું તો મારામાં બે વસ્તુઓ છે કે હું એક કેસી શાહ છું અને એક ઇન્કમટેક્સ ઓફિસર છું. એટલે કોઈક વખતે ઇન્કમટેક્સ ઓફિસર તરીકે મને એક જણના ત્યાં લગ્નમાં નિમંત્રણ આવ્યું અને એના ત્યાં જમ્યા હું છું, ત્યારે હું ઘણી વખત કહું છું કે આજે તો ખુરશીએ ચિકન ખાધો, મેં નથી ખાધો. મેં ખાધો કારણ કે હું ખુરશી પર છું એટલે ખાધો. તો એ માન્યતા